સારું લાગે. દાદા ભગવાન, દાદા ભગવાન, જો દાદા ભગવાન બોલે ને તો પછી આ એવું બોલે છે, આ $300 નું દાદા ભગવાન $300 ના થઈ ગયા, હરખું થયું. દાદા ભગવાન બોલી શકે નહી, સગર ની આ બોલે પણ દાદા ભગવાન ના બોલે, સગડે ને ત્યાં કોણ બોલે છે તમને સમજ પાડું. આ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે, આ ઓરિજિનલ નથી, આ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે એ વક્તા છે, તમે શ્રોતા છો, હું જ્ઞાતા દ્રષ્ટા છું. શું છું સગડે ને, હું નોંધ રાખ્યા કરું છું, કઈ વાણીમાં કઈ ભૂલ આવી તે નોંધ રાખ્યા કરું છું. સમજાય છે? અને આ લોકો કે છે ને એવું જગત અમારું છે જ નહીં, આ જે બધા સંતો કે છે ને, આ બધા ભગવાન કે છે જગત આવું છે અને ભગવાને બનાવ્યું ને, એ બધા એની ભણ જ નથી સંતો ને. દુનિયા જુદી જ જાતિ, વાસ્તવિક રીતે દુનિયા હાવ જુદી જ જાતિ છે, પણ આ તમને ભમાવે છે, બધાને લોકો દાડા કાઢે છે, સમજ ને. આ દુનિયા કોને બનાવી છે? વાણસો ભગવાન બનાવી તો કઈ સાલ બનાવી એમને, શું કે છે ખબર નથી, ભલે ખબર ના હોય પણ ભગવાન બનાવી તો એની શરૂઆત તો થઈ છે ને, શરૂઆત થઈ લઈને ત્યાં જે શરૂઆત થાય ને એનો એન્ડ આવે, એવું તને સમજાય? જેની શરૂઆત થાય તેનો એન્ડ આવે કે ના આવે? અને આ જગત તો આપણા, આપણે તો આ બધાને પૂછ્યા કે ભાઈ આ જગત શું છે, તો અનાદિ અનંત છે. શું છે ફરી સમજાય? સાંભળેલું ત્યાં અનાદિ અનંત, તમે કોઈ સાંભળેલું અનાદિ અનંત? તમે સાંભળેલું, તમે સાંભળેલું કે નહીં અનાદિ અનંત? તમે સાંભળેલું આ જગત અનાદિ અનંત છે અને એવર લાસ્ટિંગ છે, કોઈ બનાવવાની જરૂર જ નથી. હા તો શા માટે ભગવાન, મને સાયન્ટિસ્ટે પૂછ્યું કે મારે ક્રાઇસ્ટે કેમ કહ્યું, તને ક્રાઇસ્ટે કહ્યું નહી, તે ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. એ ક્રાઇસ્ટ ના વ્યૂ પોઈન્ટ થી બરોબર છે, વાસ્તવિકમાં એવું નથી. શું કહ્યું? વાસ્તવિકમાં ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ, ઇટ સેલ્ફ પઝલ થયેલું છે, અને રોજ પઝલ જ ઉભો થયા કરે. શું થાય તને સમજ પડી ને? ઇટ સેલ્ફ પઝલ થયેલું છે, કોયડો ગહન કોયડો થયો, અને વૈજ્ઞાનિક રીતે ઉભું થયું છે, વિજ્ઞાન થી ઉભું થયેલું છે. જેમ 2H ને ઉપર ભેગા થાય તો આપડે પહેલા તો આપડે લોકો કહેતા વરસાદ ભગવાન વરસાદ છે, આમ કરે તેમ કરે, ખોટું નીકળ્યું બધું વિજ્ઞાન થી બધું. આ 2H ને ભેગા થાય ઉપર અને પછી વાતાવરણ મળ્યું તો આ તૂટી પડે, વાતાવરણ ના મળે તો ના તૂટી પડે. શું એટલે ભગવાન આવું નથી? એટલે ધી વર્લ્ડ ઇઝ ધી પધલ, એટલે અમારે શું કેવું પડે? બહાર આવું ના કેતા, હા બહાર તો ગોડ ક્રિએટર કેજો, કારણ કે ગોડ ક્રિએટર ના બે વાતો સમજવા જેવી છે. ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, ગોડ ઇઝ ક્રિએટર ઇઝ ઇન નોટ કરેક્ટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ. શું કહ્યું ને? વાસ્તવિકતામાં ખરેખર સાચું નથી. બાકી આ જો બહાર આપણે કહીએ ને કે ક્રિએટર નથી ભગવાન, તો શું થાય? આ ડોલરમાં કશું, આ સ્ટોરમાં કશું રહે જ નહીં લોકો, કારણ ભગવાન નું માથે ભય હતો તે જતો રહ્યો, એટલા ભય મૂકેલો છે. શું થયું છે? સમજ પડી ને? ભગવાન તો ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર, તો એની મહી અંદર બેઠા છે. તમને દેખાય છે બધાને? તમને દેખાય છે? તને દેખાય છે? તને આવું દેખાય છે? આ બધાને દેખાય છે? શું કહ્યું? તને શી દેખાય? તું ત્યાં હીરા જોયા, મોતી જોયા, પછી ભગવાન શી દેખાય? તને દેખાડું કાલે જોયા ત્યાં આવજે, ચરણ લખી લે ભગવાન. દેખ તું માગું એ આપું, તું જે માગું એ આપું. બેન પૂછે છે કે આ પૃથ્વી સિવાય બીજી કોઈ પૃથ્વી ઉપર, બીજી કોઈ પ્લેનેટ ઉપર જીવ સૃષ્ટિ છે? આ પૃથ્વી સિવાય બીજી કોઈ પૃથ્વી ઉપર જીવ સૃષ્ટિ છે? આ પૃથ્વીની જેવી 15 ભાગ છે આવા, અને બધે મનુષ્યો છે, અને આપડી પાસે વેપાર રોજગાર ખેતીવાડી બધું જ છે. શું છે એટલે આ એકલી નથી, બધી 15 ભાગ છે બધા. બીજી પૃથ્વી ઉપર, બીજી પૃથ્વી ઉપર સંપૂર્ણ ભગવાન પણ બિરાજમાન છે. અંતે તેનો ફોટો જોયો તો આમાં છે 1.5 લાખ વર્ષ ની ઉંમર ના છે, 1.5 લાખ વર્ષ ની ઉંમર ના છે, હજુ હજુ 1.25 લાખ વર્ષ જીવાના છે. હા પછી એમનું શું? નિર્વાણ જેવું આચરી છૂટે એટલે સિદ્ધ ગતિમાં. પણ એ છે તો અમે દુકાનો કલ્યાણ થાય ને, આ બધા હું તૈયાર કરું છું, એમની પાસે જવા ને બધા એમનો દર્શન કરી છૂટી જાય. શું કહ્યું? સારી સ્થિતિ છે, ત્યાં કળિયુગ નથી. પણ ત્યાં સ્થિતિ તેવી જ કળિયુગ નથી એમ, પણ ત્યાં પણ ચોર લુચ્ચા ડાકુ બધું જ છે. એ તો સતયુગમાં હતું, ચોર લુચ્ચા ડાકુ પણ ઓછા હતા. કેવા હતા? અત્યારે આ વધી ગયા. અત્યારે વોટિંગ કોનું વધે? પાર્લામેન્ટમાં વોટિંગ કોનું વધે? તેથી આ ગવર્મેન્ટ આવી ચાલે છે ને. સર પેલા લોકો નલાયક લોકો ચોળું વધી ગયું. એવું બને ખરું કે આપણે અહીંયા મરણ પામીએ, જન્મ લઈ શકાય? શું કે છે મનુષ્ય અહીંયા એનો એન્ડ આવે, પાછા આપણે આ પૃથ્વી પર જ આવતા હોય એવું બધા કે છે. મૃત્યુ પામીએ પછી આ પૃથ્વી પર જન્મ થાય, પણ જો આપણે મૃત્યુ પામીએ અને પછી આપણો જન્મ તે પ્લાનેટ માં થાય કે નહીં? લાયકાત થાય, એની લાયકાત જેટલી લાયકાત ધરાવે ને, જો જાનવર ની લાયકાત ધરાવતો હોય તો જાનવર માં જાય, દેવ ની લાયકાત ધરાવતો હોય દેવ માં જાય, ફરી મનુષ્ય ની લાયકાત ધરાવતો મનુષ્ય માં આવે, અને રાક્ષસી લાયકાત ધરાવતો નર્ક ગતિ માં જાય. અને ત્યાં બીજી જગ્યા જે હું ત્યાં કઉ છું, જ્યાં ભગવાન છે એ લાયકાત ધરાવતો હોય ત્યાં જાય, પોતાને જવાનું નથી, એની મેં સ્વભાવ થી જ ક્યાંથી જાય. ત્યાં પણ જન્મ ને પુનર્જન્મ હશે ખરા? એવું કે છે કે આ પૃથ્વી ઉપર 7 વખત પુનર્જન્મ થાય, તે સાચી વસ્તુ છે? ના, મનુષ્ય કરોડો વખત પાછો મારા છોકરા ને મારી, મારી મિલકત મારું, આ જ કહેવાય. જયારે ભૌતિક સુખ છોડે અને આંતરિક સુખ ખોળે ત્યારે ઉપર જાય. આ તો ભૌતિક રાજા કરે છે. હવે જોઈ 16 લાખું છે અને અહીં છે, પણ અહીમાં તમે ફેર શું છે? કારણ કે અહીં વધુ પડતું પડતા છે. અરે અહીં આગળ ત્યાં 16 લાખું શું કરે? એ કે હું સતત તમારી છોકરી ઉઠાવી દઈશ, એવું મોડે બોલે એના મનમાં હોય કે એની છોકરી ઉઠાવી દઈશ મારે, અને પછી મોડે કહ્યા ખરું તમારી છોકરી ઉઠાવી દઈશ, એ તો આપણે સમજી રહ્યા કે ઉઠાઈ જવાનો જ. સારો, ભાષાઓ તેનું તે છે, માણસ નું પ્રમાણે આવું છે, ગુણે આવવાના છે. આ અહીંના લોકો તો જાય છે, તો અહીંયા આવે છે, બીજો કોઈ ચેન નથી કશું, આ ઇન્દ્રિયો આવી છે, દેહ પણ આવો છે, રાજા છે, પ્રધાન છે, બધું એવું છે, સમજ પડે ને. ફેર શું થઈ ગયો કે આપણામાં મનમાં જે હોય એવું વાણીમાં બોલતા અને એવું વર્તનમાં હતું તે જતું રહ્યું આપણું. અત્યારે મનમાં હોય તેનાથી વાણી જુદી જાતની બોલે અને પછી વર્તનમાં જુદી જાતનું કરે, એટલે બધું ઉડી ગયું. આ બધું એમાં કસ ઉડી ગયો. પછી એ જો ફરી આવે તો ત્યાં જાય. શું કહ્યું? ત્યાંના લોકોનું આયુષ્ય કેટલું છે? એ આપણા જેવું આયુષ્ય, આ તો પહેલાના છે ને આ ભગવાન, તેવા કોઈ કોઈ હશે રહ્યા છે, તેટલા બધા પહેલાના પહેલા આયુષ્ય બહુ મોટો હતો. આ તો ઘણા વખત છે. શું કહ્યું? આપણા રામચંદ્રજી ના એના પેલા રામચંદ્રજી નું આયુષ કેટલું હતું તું જાણો છું? રામચંદ્રજી નું 14,000 વર્ષ નું આયુષ હતું. રાવણ નું 15,000 નું હતું, લક્ષ્મણ નું 15,000 નું હતું. કૃષ્ણ ભગવાન નું આયુષ 1,000 વર્ષ નું હતું. કૃષ્ણ ભગવાન નું 1,000 વર્ષ નું આયુષ હતું. 5,000 વર્ષ થયા કૃષ્ણ ભગવાન નું, પણ તો 1,000 વર્ષ નું. અત્યારે ઓછું થતું હતું, આપડે ભાઈ આટલું આયુષ આયુષ છે. અને હજુ 38,000 વર્ષ પછી આયુષ 20 વર્ષ નું થશે. 20 વર્ષ નું તે 10 વર્ષે દાદો થઈને ફરતો હોય. શું આમ કરતા જઉં છું? કાયદો એ કાયદો વળી. પેલા બેન પૂછે છે કે પેલો બીજો પ્લાનેટ છે એનું નામ શું? પેલા બીજા પ્લાનેટ નું નામ શું? એનું નામ આ ક્ષેત્ર ને શાસ્ત્રીય ભાષામાં ભારત ક્ષેત્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આપણી દુનિયાને ભરત ક્ષેત્ર કહેવામાં આવે છે. આવી આપણા જેવી પાંચ છે દુનિયા, આપણા જેવી જ, એટલે રંગ ઢંગ બધું આપણા જેવું, હા, ચોરીઓ લવાઈ બધું આપણા જેવું. અને બીજી જે દર છે તેમાં ભગવાન વિચરે છે, સમજો ને. એટલે ત્યાં આગળ બધો ફેરફાર છે. એનું નામ શું? કે એનું નામ મહાવિદેહ ક્ષેત્ર. મહાવિદેહ ક્ષેત્ર, સમજો ને. આમાં લખેલું છે મહાવિદેહ ક્ષેત્ર લખેલું છે. અને પેલું ચોપડી હશે મને લાગે, પેલી આપણે છે કે એકાદ એને આપો, એ વિચારક છે, આપો ને. ગ્રેજ્યુએટ થયેલું છે કે? ગ્રેજ્યુએટ થયેલું છે કે ભાઈ કે શું કે? અને કર્મો નો ગોટો વાઈ નાશ કરી નાખે, બીજી દર ચિંતા હોવું મટાડી દે. શું કહ્યું? એટલે આ ભાવનગર નું તો બધું બહુ પઝલ ઇટ સેલ. ધેર આર ટુ વ્યૂ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ. આ પઝલ છે, આ જગત પઝલ જ છે. માટે આખો દાડો પઝલ ઉભો થયા જ કરે. તાર થાય ને તો જે થાય છે પઝલ ઉભું થાય ને કોયડા બધા. હવે એ પઝલ છે માટે પઝલ થાય છે. તો પછી આ પઝલ સોલ્વ કરવાનો રસ્તો પણ છે કે છે, પણ તે જ્ઞાની પુરુષ હોવા જોઈએ. ભગવાન ના હોય ચાલે, પણ જ્ઞાની પુરુષ તો હોવા જોઈએ કે છે ને. કોઈ પણ જગત નું જ્ઞાન બાકી નથી રહ્યું. શું કહ્યું? તે આ પઝલ સોલ્વ કરી આવે આપણને. તો આ પઝલ સોલ્વ થાય તો તમને ફરી પઝલ ઉભો થાય નહીં. અને આ પઝલ સોલ્વ ના થાય તો આ સાધુ સંત બધા હિન્દુસ્તાન ના આખી દુનિયા ના બધા આ પઝલ માં ડિઝોલ્વ થઈ ગયેલા છે. શું છે? આપડે ટેડકાવો ને ત્યારે ખબર પડે કે પઝલ ડિઝોલ્વ થયેલો. ટેડકાય તો ખબર ના પડે, ફેણ બેણ મળે ના મળે કે રીસ તો ચડે ને, ફેણ ના મળે, પણ આપડા તરફ અભાવ તો થઈ જાય ને. થઈ જાય કે ના થાય? એને શી તારે તો ઘેટ ઘેટ આઉટ કે ભગવાન. શું કે? એ તો જ્ઞાની પુરુષ કોને કહેવાય? જયારે ધોલ મારીએ, અત્યારે મને ધોલ મારે તો હું તમને આશીર્વાદ આપું. શું કહું? અત્યારે મને ગાળો બોળે તો તમને આશીર્વાદ આપું. તેને જ્ઞાની પુરુષ કહેવાય, ભગવાન તો ના કહેવાય. ભગવાન તો દેહ નો માલિક નથી, તો એ ભગવાન હું નાખું છું. બધા લોકો મને કહે ના તમે ભગવાન, હું ના ભાઈ હું નથી. આપણે કહીએ ભગવાન એક જ છે તો પછી આટલા બધા નામો કેમ? આપણે એવું કહીએ કે ભગવાન એક જ છે તો આટલા બધા નામો કેમ? આટલા બધા ભગવાન ના નામો કેમ જુદા જુદા? સાચું કરે, ભગવાન એક છે, શું કરતો હશે એકલો? ભગવાન તું ઓળખતો ખરી, ભગવાન શું છે? ભગવાન તારી મય બેઠા છે અને જીવ માત્ર ની અંદર બેઠા છે, એ ભગવાન કેમ જુદા જુદા છે? તાર કે લગડીઓ ત્યાં ભોજન જોઈ લી, શું કે છે? અહિયાં આવીને જોઈ, પેલા નથી જોઈ, આપણે જોઈ ને ત્યાં. હવે એ લગડીઓ જુદી જુદી હોય તો અમારી લગડી કહેવાય, અને આપણે ઢગલો કરીએ તો હોનું ના કહેવાય. એવી રીતે આ બધા જીવો પસંદ નહીં થાય, ત્યારે ભગવાન એક જ ભગવાન કહેવાય. ભાઈ રિયલ વ્યૂ પોઈન્ટ એક જ, ભાઈ રિલેટિવ વ્યૂ પોઈન્ટ જુદા જુદા. બરાબર ને? તને સમજાયું? તને તમને સમજાયું? તન ના પડી સમજ. એટલે આ પઝલ સોલ્વ કરે પછી પઝલ ઉભું ના થાય. તારી કયા કામ ના? તારા હસબન્ડ એ દુખી હોય ને દાદા? એમને દાદા એમને સારી મળી હોય એટલે એ દુખી ના હોય, એ દુખી હોય હોય તો એટલે અમે તને જો તમે નવરાશ હોય તો કાલે આય, તું માગું એ આપું. જે માગું કેટલી આઈટમ લખી લાવી, લખી લાવી બધી. શરત છું, આ લોકો ચારી પતા રહ્યા છે બધા, એ નિરંતર મારી આજ્ઞા માં રહેવાના. શું કહ્યું? દાદા શું કરી નાખ્યું કે તું જોજે કરી? મારામાં ફેરફાર. આ બે એ બે ઝઘડતો હતો, અત્યારે બે ખુશ છો. પછી કે સંસાર માંડ્યો ઝઘડે નહીં સુખ્યો માણસ કોઈ દુઃખ દે? આ બધું દુખ્યા જ દે છે બધા. તને હવે ને જાય છે ભાઈ? જાય છે, હા. કઈ વાતચીત કરી નથી? આવો આવો એક મિનિટ, તમારે પછી કશી વાતચીત કરવી નથી? સાંભળ્યું બધું બરાબર, એમાં થોડું ઘણું ગમે એવું હતું. બીજું પૂછવું પૂછ્યો હજુ? અમે કાલે છે ને પરમ દિવસ, બે દિવસ છે. આપડે રહીશ કયા ગામના? દબાણ, નડિયાદ ની બાજુમાં. દબાણ, નડિયાદ ની બાજુમાં. હા, દબાણ પટેલ છે ને? જી પટેલ છે. દબાણ ના, દબાણ જૈન ધર્મ માં જન્મી છું પણ એ બાજુ કશું જાણવાનો કોઈ દિવસ મેં પ્રયત્ન નથી કર્યો. ના કર્યો તો સારું થયું. હા, બીજો બીજો ભાઈ ગાલી જાત ને બધા, તે કાઢવા પડત મારે. મારે કાઢવા ના પડ્યો, બીજે જ્ઞાન ગાળી દીધું હોય તે પાછું કાઢવું પડે કે ના કાઢવું પડે? ખોટું ઓપરેશન કર્યું હોય તે પાછું કાઢી નાખવું પડે? નથી કર્યું, સારું છે. પાસે મદદ થયા ને તું જવાબ ના રહ્યો છે? મને વહેલા લઈ જગ્યા નિકાલ જ કરી તારા બા નહી તે નિકાલ કરી આવ્યો ને, દેવ શાંતિ માં રહે. આપણું જીવન છે તો એ સેવામાં વાપરવું જોઈએ. કેમ કે મારો પોતાનો સ્વાસ્થ્ય મને જોઈએ એટલો મળી રહે, સેવામાં જીવન વાપરવા માટે કેવી રીતે પ્રયત્ન કરીએ? આ જીવન છે, આ જીવન છે, એ કે છે સેવામાં વાપરવા માટે કેવો પ્રયત્ન કરવો જોઈએ? પોતાનું સ્વાર્થ નું તો કરે જ છે. એવું છે, આ જીવન આપણને શેના માટે મળેલું છે? કે તમારા હિતને માટે મળ્યું છે, સ્વાર્થ માટે નથી મળ્યું. સમજ પડી ને? તમારા હિતને માટે, કે તમારું હિત સી રીતે થાય, કે તમે બીજાને સુખ આપો તો તમારું હિત છે, અને તમે બીજાને દુઃખ આપો તો તમારું અહિત કરી રહ્યા છો. શું થયું? સમજાય એવું છે વાત? માટે બીજાને સુખ આપો કોઈ પણ રસ્તે, પૈસા નહીં તો સમજણ પાડીને, ના ધક્કો ખાઈને, ઓબ્લાઈજ કરીને, પણ સુખ આપો એટલે તમારું સુખ હારી મેરેજ આવશે. શું કહ્યું? કારણ કે વર્લ્ડ તમારું પ્રોજેક્ટ છે, ભગવાને બનાવ્યું નથી, આ તમારું પ્રોજેક્ટ છે. તે તમે એક વાય વાય જોઈ લી નઈ? એ વાય માં આપડે છેલ્લે પગે જે બોલીએ, તું ચોર છે તો વાય શું કે? અમે બોલે હા, એટલે આપડે જોઈએ કે આ દેશ નો રિવાજ કેવો છે, એટલે આપડે સમજી જઈએ રિવાજ. એટલે આપડે કે તું રાજા છે એટલે રાજા ક્યાંક ના કે આપણું પ્રોજેક્ટ છે, બીજું કશું છે નહીં. આ વાત ને સમજવા જરૂર છે. માટે તમારો સ્વાર્થ તો તમે જે કહી રહ્યા છો નહીં એ જવા દેવો, પણ ખરો સ્વાર્થ ક્યારે કહેવાય? કે તમે બીજાના સુખ ને માટે કર્યા કરો છો. શું કઈ પૈસા આપવાથી સુખ એવું એકલું નથી હોતું. પૈસા આપણી પાસે હોય તો આપીએ, ના હોય તો ના આપીએ, પણ બીજી રીતે આપણે એને હેલ્પ કરીએ, અને બહુ ડગી ગયો હોય તો સમજણ પાડીએ. તો ગમે તે રસ્તે એને, પણ એ તમે બીજાને જે સુખ આપો છો એ સુખ તમારું પોતાનું જ કરી રહ્યા છો. શું કહ્યું? આ દુનિયાનો લો જુદી જાતનો છે, અને લગ્ન નહીં સમજાય. પોતાનો સ્વાર્થ કરવા જતા પોતાને સુખ રહેતું નથી ને, અમારું સુખ લઈ લે છે, પોતાનું દુખવાય છે. ત્યાં કોઈ સ્વાર્થ કરેલો? સ્વાર્થ નો અર્થ કરું, સ્વાર્થ નો અર્થ કહું તમને. સ્વાર્થ એટલે વ્યવહારિક માં જરૂરિયાત હોય એટલા જ પૂરતું લેવું, એમનો સ્વાર્થ નહીં. બાકી સ્વાર્થ એટલે આપણે બીજાને કરતા વધારે પઢાઈ લેવું, એ સ્વાર્થ કહેવાય. કોકની વાંખમાં આવી જાય બહુ સ્વાર્થી છે, બીજાને ઓછું ઓછું મળે કોટા તારે, એ સ્વાર્થી કેમ તને? એવું ના થવું જોઈએ, એવા સ્વાર્થી ના થવું જોઈએ. સમજ પડે ને? જય શ્રી હજુ જ્ઞાની ની વાણી છે. કોની? જ્યાં ભગવાન પ્રગટ થયા છે. હું ભગવાન નથી, પણ ભગવાન પ્રગટ થયા છે 100% ની વાત કરું. શું કહ્યું? પણ આ વખતે નહી, બીજી વખતે આપીશ તેનાથી દિવે તો દેખાય. તારે આ વખતે જોવા છે? આ વખતે દેખાતા? આ વખતે ચમત્કાર વાળા દેખાય. આપતો પુરુષ તીર્થંકર હોય, કેવા હોય? તો આપતો માણ કેવાય, એને અમૂલ્ય ચિંદા પૈસા ના લેવાય. સમજ ને? કારણ કે 500 રૂપિયા આપે તો લેવાય નહીં. એટલે આ સંઘ 12 મહિને 2 લાખ રૂપિયા ના પુસ્તકો વેચે છે. શું લોકોને વેચે તો જ હિન્દુસ્તાન કોઈ ભરીવાર આવશે ને? ભરીવાર કેમ કઈ ના આવે? તને સમજ પડી ને? અને અમારે તો આ ઘરનો કપડા પહેરવાનો. એક પૈસો જો હું લઉં તો આ ધર્મ ઉડી જાય. કોઈ વિતરાગ માર્ગ થી સંપૂર્ણ વિતરાગ દશામાં રહું છું, રાગ દ્વેષ રહિત દશામાં. તો એક 4 ડિગ્રી ઓછી છે એટલા પૂરતું જરાક છે જ રે, બાકી બધી તને સમજ પડી ને. જેને મહી હોય એ રોકડા થી મહી આપી જાય, તે કોઈ દબાણ નહીં કશું જ નહીં. સમજ પડે ને, શેના માટે આપી જાય? મારે જ્ઞાન દાન કરવું છે. તો પુસ્તકો છપાય ને આ વેચી દે. સમજ પડે ને. બધા પાર ના આવે બધા. આ 20 વર્ષથી 40,000 માણસ થયું છે આખું, નહી તો અત્યારે 20 લાખ દેવા કઈ દઉં. શું કરું, તેમાં બધા 4,000 કઈ પૂરું પુરાણ અંગ નહી, કેટલાક 4 ની કોઈ 8 ની કોઈ. એમાંથી 10,000-11,000 માણસ એવા હોય કે જેને સારી 100% જેવું કરતા હોય. શું કરું, તે નિરંતર દાદા યાદ રહેતા હોય, કોઈ જગ્યાએ ભૂલાય નહીં, એક સેકન્ડ નહીં ભૂલાય નહીં. રાતે સપનામાં રોજ રક્ષા કરે, વિધિ કરે, બધું જ કરે. તમારે કશું પાત્ર નહીં, તમારે તમારે દાડો હોય હા કમાવા જવાનું, એ બધું તમારે કર્મ બંધન. સિમંદર સ્વામી છે એ દાદા ભગવાન. કોણ? સિમંદર સ્વામી. હા એ દાદા ભગવાન. નહીં દાદા ભગવાન નું સ્વરૂપ સિમંદર સ્વામી તીર્થંકર છે, આપડા મહાવીર ભગવાન હતા ને, એવા તીર્થંકર છે. શું દાદા ભગવાન એનાથી પણ ઉપર? હા દાદા ભગવાન. ના આ દાદા ભગવાન એનાથી પણ ઉપર. આ દાદા ભગવાન તો ફૂલી પ્રગટ થયા, પણ પેલા તીર્થંકર એટલે શું? આ દાદા ભગવાન તો હું જયારે મારી પૂરા 4 દશા પૂરી થશે ત્યાર પછી સંપૂર્ણ ભગવાન કહેવાય છે, ત્યાર પછી મોક્ષે જશે. પણ પેલા તો મોક્ષ સ્વરૂપ તીર્થંકર ભગવાન. કેટલાય લોકો નું કલ્યાણ કરે, અને તેથી મને સંકેત થયેલો. એટલે અહી આગળ ડેરાસર બંધાય છે એમનું. શું બંધાય છે? સિમંદર સ્વામી. સુરત આગળ હાઈવે છે ને, હાઈવે ઉપર એ તાપી આગળ હાઈવે, સુરત થી 8 મિલ છે તે. સમજ ને, તે હાઈવે ઉપર મોટું જબરજસ્ત ડેરાસર બંધાય છે. જેમાં એમાં જેને મદદ આપતી હોય તે આપે, તે તમને લોસ એન્જલસ માં કેટલા મળ્યા? જેને કાયમ ચિંતા બંધ થઈ ગઈ હોય, સુંદર આપે, નહીં તો બીજો કઈ રીતે આપે? તેનું બિલ ઠર્યું હોય તઈ આપે ને. 2 વર્ષ પેલા ગયા ની તારે જ્ઞાનદાન માટે નતા આવતા. શું કરે, કારણ શું કેવાય ભાઈ, આ કાલે હવે જતું રહેતો. આજે તમે જે જ્ઞાન આપો છો એ કેટલા ટાઈમ માટે રહેશે? બહુ એ આ જાદુ નથી. આ તો ધ્યાન રૌદ્ર ધ્યાન તું સમજુ છું? તમે સમજો છો આ તો ધ્યાન રૌદ્ર ધ્યાન? આ તો ધ્યાન રૌદ્ર ધ્યાન થાય ને એટલે સિક્કો વાગ્યો મોક્ષ દેવાનો. એ જાય તો 4 પ્રકારનો ધ્યાન ભગવાને કહ્યો. ધ્યાન 4 પ્રકારનો કહ્યો, એક અર્થ ધ્યાન, એક રૌદ્ર ધ્યાન, એક ધર્મ ધ્યાન અને એક શુક્લ ધ્યાન. શું કહ્યું? હવે અર્થ ધ્યાન શું? કે તારી હોનારી બંગડીઓ હોય ને તે ત્યાં મુખી જડે નહીં, તો મેં તારું ધ્યાન બદલાઈ જાય કે ના બદલાઈ જાય? હે, કેવું ધ્યાન થાય? મેં દુઃખમય પરિણામ થાય, દુઃખમય થાય કે બધી વાત ક્યાં ગઈ? એ અર્થ ધ્યાન. પછી રૌદ્ર ધ્યાન એટલે શું? આ તને એક દાડો બહુ ગોજા માર માર કરે ને એટલે તારા એને વખત આવશે ત્યારે જોડી રાખીશ. એ રહું દે ધ્યાન, સમજ પડે ને? વખત આવે ગોદો માર્યા કરે કે તું એટલે હવે વારો આવો છે. એટલે રહું દે ધ્યાન. કોક કોક આપણું કોક અપમાન કરે, શું તારું નામ? હંસા. હંસા હંસા બેન બઉ ખરાબ માણસ છે એવું તને કેતા મળે હવે બોલે ત્યારે તારે દુઃખ ગુસ્સો આવે ના આવે. એ ગુસ્સો આવે રહું દે ધ્યાન. તારે હગડ ને કઈ મળું ફોટો પાડવા જેવું હોય ખરું? કેમ બોલતી નથી? બંગડી ખોઈ ગઈ તે મારો મોડું ફોટો પાડવા જેવું હોય? અને ધર્મ ધ્યાન વાળો હોય તેનું મોડું ફોટો પાડવા જેવું હોય? ધર્મ ધ્યાન વાળો હોય ને તેનું મોડું ફોટો પાડવા જેવું. અરે મારું તો ધર્મ ધ્યાન નહીં, મારું ત્યાં હું જેમ બેહું તો ફોટા પાડી લે. શું કહ્યું? હા જેમ બેહું તેમ મારે મારે જો જ આવતો હું ત્યાં બેહું તો કઈ વિધાઉટ એની ટેન્શન. જે માણસ છે વર્લ્ડ માં કોક ફેરો એક જ હોય તે વિધાઉટ એની ટેન્શન છે. આ થવી થઈ વસ્તી શું કહ્યું? ગાળો ભરે મારે ટેન્શન નહીં છે ને. અને સિક્રેસી નથી ત્યાં આગળ. સિક્રેસી તું સમજી? શા માટે સિક્રેસી રાખતા છે લોકો? કપટ છે એટલું. જેટલું સિક્રેસી અહીં તો હા રાતે 12 વાગે તું આવી રહ્યા આવી બધું તું એ કરે. રાતે 2 વાગે ગમે ત્યારે તું હમ હા યાદ કરું ને તો એવું ને એવું ને. સિક્રેસી જેને આ દુનિયામાં કોઈ ચીજ ખપતી નથી. આખી દુનિયાનું હોનું આપે મને મને છે તે ત્યાં આગળ. એમાં શું કરતા હતા બધા? સોનાની માળાઓ એ મોટી મોટી જાડી માળાઓ હોનાની પહેરાઈ જાય. પછી મેં કેટલી ક્યારે રવા દેવાનું દાદા પણ ઉદય કર્મ છે એટલે મારાથી છૂટે નહી. કોઈ કાઢી લે તો મને વાંધો નહીં. સમજ પડે ને? એટલે તારે ઘેર આવતા વીટી બીટી બધું કાઢી લેજે તો મને વાંધો નહીં. પછી એટલે આ ઉદય કર્મ અમારો સત્તા બચ્ચા ના હોય. અમારામાં સત્તા હશે એમને એ બોલતી નથી. સત્તા સાની હોય? સાની સત્તા? સાની સત્તા હાલ 40-50 હજાર માણસ છે તેની પર ખ્યાલ નથી. તમે હોય કે નહીં ખબર નથી. એમ ખ્યાલ નથી. સમાગમ માં મારે ચાલવાનું આપડે એક એક ઉઠો બહેરો હોય તો ના દેખાય. કાલે જ્ઞાન માટે આવજો. એક ઉઠો કે અમારે બહેરો હોય તો ના દેખાય. જય સચિદાનંદ. પોતા પણ જ નહીં. પોતા પણ એટલે પેલું હોય સારું. કહું એ પણ કરો એવું નહીં. બેન આવશે ને? હા ડોક્ટર બાબુ ઉદય કમને આધીન આવી જાય. મારા બધા લઈ જાય તે લાવે એટલે તને ગમ્યું? હા જણાવ. દર્શન કરવા દેવ લોકો ને દર્શન દુર્લભ હોય. શું કહ્યું? આ તારા ધનભાઈ આ દર્શન થયા. દાદાની સાથે પ્રત્યક્ષ વાર્તાલાપ થયો. હે? દાદાની સાથે રૂબરૂ માં વાર્તાલાપ થયો પ્રત્યક્ષ. હોય ને આ જોવાનું. આ વાત મારી એક સાથે પહેરી ગઈ ને કલ્યાણ કહીને એમને પહેરી જશે તો હોય ભલે. આ ના મળે જ્ઞાન એ તો મળવું એ કેટલી પુણ્યાનુબંધી પૂર્ણ થાય ત્યારે મળે. પણ આ વાત પહેરી જશે તો એ કલ્યાણ. ત્યાં છોકરો એમનો છે એ છોકરા મેં કહું આ બધી તારી મિલકત અમને દેરાસન બધી આપી દે છે આ તમારા મા બાપ. ત્યાં એ ઓછી આપે છે વધારે આપી જોઈએ કે અહીંયા વધારે આપી જોઈએ. હા દાદા હે વધારે આપવી જોઈએ. તારે ભાગ શું રહે છે? મને કઈ નહીં જોયે એમનું. નહીં આ બધી મિલકત તારે નહીં જોઈતી? નહીં એ તો એમના પૈસા કઈ કરી આપી. હા એકનો એક છોકરો છે થોડી બધી છે નહીં તો પછી આ મેં કહ્યું ભાઈ આ મિલકત તારે ભોગવવાની, એવું છે ને કઈક તો જોઈએ જ કર્યું. ટેકના મારે પ્રેસિડેન્ટ થવું છે અને બધું હું જે કમાવું એ મારે ડેરાસર માં આપવું છે કે છે. કારણ ડેરાસર 5 વર્ષ સુધી ચાલવાનું એટલે જોશે જ ખરે ને, તમામ ફુલ્લી આરસ નું બંધવાનું છે, ફુલ્લી આરસ. કારણ કે આ ઇન્ટરનેશનલ બંધવાનું છે, ઇન્ટરનેશનલ એટલે આ બાજુ કૃષ્ણ ભગવાન નું જબરજસ્ત ડેરાસર જોડે, વચ્ચે ભક્ત સિમંદર સ્વામી, આ બાજુ કૃષ્ણ ભગવાન, નીચે અંબાજી માતાજી, આ બાજુ શિવ ની મૂર્તિ, શિવ નું લિંગ, ગણપતિ, આ વચલા ડેરાસર માં સિમંદર સ્વામી, મહાવીર સ્વામી, પાર્શનાથ ભગવાન, ઋષભદેવ ભગવાન, અજીતનાથ ભગવાન, ચાર તીર્થંકર, છેલ્લા બે અને પહેલા બે, પછી પદ્માવતી દેવી, જગદેવ, એ બધા બધા ને કૃષ્ણ ભગવાન હવે તીર્થંકર થવાના છે. કૃષ્ણ ભગવાન હવે તીર્થંકર થવાના છે. કૃષ્ણ ભગવાન હવે તીર્થંકર થવાના છે. આ તો લોકો બધું બોલે છે ને, ત્યાં બધું જૈનો ને પેલા મહારાજ છે કે છે ને, તળા પાડ્યા છે, ઉડતું જુદા કરી આલે છે. એ કૃષ્ણ ભગવાન, ભગવાને શું કહ્યું? મહાવીર ભગવાને, એ જાણો છો તમે? પાર્શનાથ ભગવાને, મહાવીર ભગવાને, નેમિનાથ ભગવાને, નેમિનાથ ના કાકા દીકરા થાય કૃષ્ણ ભગવાન, નેમિનાથ ના હજાર કાકા દીકરા. પણ છતાં શું કહ્યું કે આ 63 સલાકા પુરુષ માં છે કે છે, માટે મોક્ષ માં જવાના, માટે પૂજ્ય છે, લોક પૂજ્ય. તો આપડા લોકો એ બધું ઊંધું બોલી, અરે ખોટું એ ગાલી છે, કલે શંકા ગાલે, સમજણ ને, એ તીર્થંકર થવા એ નહીં, એમની માં મધર હું દેવકી અને બળદેવ, તો એને તીર્થંકર થવાના, સમજણ ને. કઈ સાલ માં? સાલ નહીં, એ તો એમની સમૂહ કેનો ટાઈમ હશે ને, એ ક્યારે થશે? એ આવતી 24 માં પહેલી 24 શરૂ થશે, ત્યાર પછી બધી શરૂ થઈ જશે. જો બઉ સમજવા જેવું છે, આટલું ટૂંકું નથી આ જગત, બહુ ઊંડું છે. દાદા તમે વિશાળ છે જગત. ભૂતકાળના તીર્થંકર મૂક્યા, ભૂતકાળના તીર્થંકર મૂક્યા, વર્તમાન ના મૂક્યા, તો ભવિષ્ય ના પહેલા પદ્મનાથ મુકાવજો ને. પદ્મનાભ પેલા તીર્થંકર એડ કરી દેવાનું, તો એટલું એક એડ કરી દેવાનું આપડે મંદિર માં. દાદા ભગવાન ને નહીં મુકવાના, નહી પદ્મનાભ ને મૂકજો ને. કારણ કે લોકો મૂર્તિઓ મુકાઈને પૂજા પૂજાવાની કામના છે. શું કહ્યું? એટલે તારું કામ કાઢી જાય, બધી વાતો જરૂર નથી, તારું કામ કાઢી જાય. તારે કાલે જવાબ ના આવવા દેતો હોય તો કહે કે ભાઈ હું તો જતો રહેવાનું, તારે જો આ પગાર કાપી લો, કાપી દેજે. કહે શું કહ્યું? કામ કાઢી લેવાનું ને. કેટલા કલાકની વિધિ હું જવાબ કરું છું? વાણિયા ભગવાન છે, એમાં તપાસ ના કરવાનું હોય કે વાણિયા કાચા હોય, બહુ પાકા હોય, પાકા બહુ. પણ તીર્થંકર ના થાય, તીર્થંકર તો આ ક્ષત્રિય પુત્ર થાય, તીર્થંકર ના થાય, તીર્થંકર તો પટેલો ક્ષત્રિય પુત્ર થાય, મોક્ષ જાય. તારે મોક્ષ ની ચિંતા છે, બીજી કઈ વાત ક્યાં નથી ને? ક્યાં હોનું ત્યાં જોડી દીધું બધું, હોનું પહેરતી નથી, મોહ નથી રહ્યો. શું કે મોહ નથી રહ્યો? મોહ નહી ના, આ મારે વીટી નો અંગ છે, એવું તારું અંગ સરખે છે. 15 વર્ષ જૂનું છે. શું કે 15 વર્ષ થી લાગેલું છે? સોરી, પહેરતી વાંધો નઈ, એક એક બંગડી પહેરાવું છું, ઘડિયાળ બળિયા કશું નહીં. બધું લઈને રાખી મૂક્યું બેંક માં. ઘડિયાળના કાંઠે નહી ચાલવાનું એને. સૂર્યને આ દવા બે બતાવી માટે કામ કરી લે જ્યાં ફરી ફરી દર્શન નહીં થાય ફરી ફરી રાત્રે કહ્યું ને જ્ઞાનીપુર થવા મળવા એ તો પલમ દુર્લભ દુર્લભ દુર્લભ જેના ધ્યાન માં સંસાર ક્ષણ વાર નથી આત્મા સિવાય બીજું ધ્યાન જણ નથી એક ક્ષણ વાર એવા ધ્યાન કૃષ્ણ નથી. દર્શન તો ગમે ત્યારે થાય એમ છોટો ના હોય બુદ્ધિ નો છોટો ના હોય મારો અને બહાર તો બધા બુદ્ધિશાળી લોકો ને તું જ કે અમારા બુદ્ધિ છે તું જ કે અમારા બુદ્ધિ છે તમારે બુદ્ધિ ની જરૂરત નહીં હે બુદ્ધિ તમારે શેને માટે જોઈએ કે છે તમારે બુદ્ધિ ની જરૂર જ નહી તમારે કાના માટે જોઈએ સાક્ષાત્કાર જે તમને અનુભવ થયો હોય એ બુદ્ધિ દા બેન કોઈ લાઈટ ના હોય ત્યારે આપણે અનુભવ કરી રાખે અભૂત છીએ અમારી બુદ્ધિ નથી શાંતિ શું મના તમે જે ભગવાન ને જોયા એને મારે જોવા છે કે આપે જે ભગવાન ને જોયા તે મારે જોવા છે કે મારે મુક્તિ માટે નિરિકલ્પ સમાધિ કર્મ થી રહીત પણ કર્મ ના બંધાય એવું બધી ભાવના કહે છે ભગવાન ની પાછો જન્મ નથી લેવો પાછો જન્મ નથી લેવો પાછો જન્મ નથી લેવો મનુષ્ય માં કે નીચે કે ઉપર લાખો અવતાર હતા તે ચાલ્યા હતા જયારે આપવા બેઠા સાંભળો તમે કહો છો એક બે લેવા પડશે ક્યાં આગળ આપે એમ કહ્યું કે એક બે અવતાર લેવા પડશે તો મનુષ્ય માં કે ક્યાં આગળ પૂછપૂછ નાખે દેખો ફળ આવે આવ્યો કરે છે કે કાલે કેટલાક કર્મ હું જોઈ નાખી કેટલાક કર્મ હું જોઈ નાખી આ ભસ્મીભૂત કરી નાખે ભસ્મીભૂત કરવા છે ને કે નહી કરવા કરવા છે એ પાપ પાપ ને લઈને યાદ નહી રહેતું પછી રહે છે પાપ ધોવાય તા નિરંતર જાગૃતિ આવે ત્યારે જાગૃતિ ક્યાં જાગૃતિ હતી ને લગન થયા કેટલા વર્ષ થયા ના હોય તો હો ના હોય તો કરવો જ પડે નહી નામ કાઢવા માટે જે છોડી દીધું કશું નથી જોયું નામ કરે બધું છોડી દીધું કશું નથી જોયું મોક્ષ નો માર્ગ ના મળે ત્યાં કઈ આવી યાદ આવ્યો બાકી મારા થયેલા છોકરાઓ છોડ્યો ગયા તા ત્યાં ખડો જાય તારે ના મહેમાન છે ને બધું શું છે ઋણ છે ને હિસાબ છે કે બીજું કયું આપી આગળ છે કે હિસાબ છે બોલ ને સાચી વાત છે સાચી વાત છે હજુ કોઈ લેણિયા બાકી છે? હજુ કોઈ લેણિયા બાકી છે એવું પૂછે છે. આ બેસો છે દેખાય છો ગયા. બીજું કોઈ હજી હોય તો થાય ઘરે અથવા પૂરું કરી દેજે.